ના સાથે ઢાલમેલ નહીં કરો. ત્યાં જે વસ્તુ શક્ય હોય એ અહીંયા અશક્ય છે. ભક્તિ સ્વયં કરવાનો વિષય છે. સમર્પણ જેણે કરેલું છે એનો દેહ સમર્પિત થવો જોઈશે. જેણે સમર્પણ કરેલું છે એના ઘરનો વિનિયોગ એના પ્રભુની સેવામાં કરવો પડશે. એ ઘરનો સ્વામી તરીકે પ્રભુ એની અંદર બેસાડવો પડશે. જે પરિવારને સમર્પિત કર્યું છે એ પરિવારના માથે ઠાકોરજીને બિરાજવા પડશે. જે સંપત્તિ ધંધો એના ઢોર ઢાંકર એના જે વાહનો એ દરેક વસ્તુ એના ઘરના પ્રભુની સેવામાં કામમાં લગાડવા પડશે. ત્યારે જઈને એ પ્રભુ એનો સ્વામી બનશે. તે સિવાય સ્વામી નહીં બની શકે. તે સિવાય સમર્પણ નહીં ગણાય. તે સિવાય પુષ્ટિમાર્ગી સેવા નહીં ગણાય. એટલે જેના અંદર એવો પ્રભુના પ્રત્યે સર્વસ્વ સમર્પણની ભાવના છે એના માટે આત્મનિવેદન છે. એટલે આપણે એમ કહીએ, શહેરની અંદર એવી ચર્ચાઓ થતી હોય છોકરાઓ કે ફરવા માટે શહેરની અને પરણવા માટે ગામની, લોકો આ જાતના ભાષાનો પ્રયોગ કરે છે. ફરવા માટે શહેરની અને પરણવા માટે ગામની. કેમકે શહેરની છે ફરવામાં કામ લાગે, ઘર ન વસાવી શકે. ગામની છે ઘર વસાવી શકે, કદાચ બહાર ફરી ન શકે. તો આપણે કંઈક આવી જાતની સગવડ ઊભી કરી લીધી છે. પુષ્ટિમાર્ગમાં પરણવું નથી આપણને ઠાકોરજી સાથે. ખાલી ક્યારેક લટાર મારી આવીને કેમ છો મજામાં એમ કરીને અને ફરી પાછા આપણે આપણા ઘરમાં મોજ મારવી છે. તો એવું પણ કરી શકાય છે, એમાં કંઈ વાંધો નથી. પણ તો એ મર્યાદા માર્ગનો વિષય છે. પુષ્ટિમાર્ગના અંદર આને શા માટે સંડોવાઓ છો? મર્યાદા માર્ગની પ્રણાલી ક્યાં ન હતી? ફરવા માટેના ઠાકોરજી હતા જ. ગામની અંદર દેવાલય હતું. જે લોકો પોતે પોતાની શાસ્ત્રીય અયોગ્યતાને કારણે ઘરમાં દેવારાધન કરી નતા શકતા, એ લોકો દેવાલયમાં જે બ્રાહ્મણ છે એમના દ્વારા પૂજન અર્ચન કરાવતા, દર્શન કરતા હતા. એ તો આપણે ત્યાં હજારો વર્ષથી પરંપરા ચાલી રહી છે. તો પુષ્ટિમાર્ગની જરૂર ક્યાં હતી મહાપ્રભુજીને પ્રકટ કરવાની? અને પુષ્ટિમાર્ગને પ્રકટ કર્યા પછી પણ જો ફરીથી આપણને એ જ કરવું છે તો પછી પુષ્ટિમાર્ગનું વૈશિષ્ટ્ય શું? અને પુષ્ટિમાર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે તફાવત શું રહ્યો? પછી એ સમર્પણ ક્યાં શક્ય બનશે? પછી અસમર્પિત ત્યાગનો તમે જીવન કેવી રીતે જીવ શકશો? પછી એ બ્રહ્મ સંબંધનો શું મતલબ છે? પછી એ ચિંતાનું નિરાકરણ, એ ચિંતા પણ નહીં ઊભી શકે કે હવે બ્રહ્મ સંબંધથી દોષનું નિવારણ થઈ ગયું પણ ભાવિ દોષનું નિવારણ કેમ શક્ય બનશે? ભગવાને જેના માટે પ્રકટ થઈને અને મહાપ્રભુજીને કહ્યું કે ભાવિ દોષનું નિવારણ અસમર્પિતના ત્યાગથી થશે, આ બધા તો બધા હવે પોથીના રીંગણા જ રહ્યા ને. એટલે મહાપ્રભુજીએ જે ચિંતા જેના માટે સેવી હતી એના લાયક આપણે નથી. મહાપ્રભુજીએ પ્રભુને એ ચિંતાથી પ્રકટ કર્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું કે દોષોનું નિરાકરણ થઈ જશે, ભાવિ દોષનું નિરાકરણ કેમ થશે? અને પ્રભુએ આટલા પરિશ્રમ લઈને અવતાર લીધો, મધ્યરાત્રિમાં પોતાની નીંદ હરામ કરીને પ્રકટ થયા છે ઠાકોરજી, અને જે ઉપદેશ આપ્યો છે એની આપણને કોઈ કિંમત જ નથી. અરે જે વૈષ્ણવ છે, શિષ્ય વર્ગ છે, પોતાની અજ્ઞાનતાને કારણે આ વાત ન સમજતો હોય, પણ શું અમે પણ એવા બુદ્ધિના બારદાન છીએ કે અમને પણ એટલી અક્કલ નથી આવતી કે આ ઉપદેશ શું છે, શેના માટે છે, કોના માટે છે, દીક્ષા કોને આપવી જોઈએ, કોને ન આપવી જોઈએ, એવી મિથ્યા પ્રતિજ્ઞાઓ લેવડાવવાથી કોને લાભ થવાનો છે? ભગવદ્ દ્રોહ નહીં થાય, આચાર્ય દ્રોહ નહીં થાય. એક સીધી વાત છે, કોઈ પણ સ્કૂલની અંદર જો પ્રવેશનો કોઈ ધારાધોરણ ન હોય, જે આવો તેને એડમિશન આપતા જાઓ. 40 જણાનો ક્લાસ છે અને 400 જણાને એડમિશન આપ્યું તમે. હવે સ્કૂલને તમને ચલાવવા માટે કે સ્કૂલને ખતમ કરવાનું આકૃતિ છે? એ સ્કૂલને ખતમ જ કરશે. એ કોઈ દિવસ આપણે એમ નહીં કહી શકીએ 400 વિદ્યાર્થી ભણે છે. એ ક્યાં ભણે છે? 40 જણાની તો બેઠક વ્યવસ્થા છે, અને ઓલો જે શિક્ષક છે કેટલાને ભણાવી શકશે? નોટબુક ચેક કરતા કરતા એને આંખમાં મોતી આવી જશે, ગાંડો થઈ જશે, એનો અવાજ નહીં પહોંચે 400 વિદ્યાર્થી સુધી. આજે આપણે પુષ્ટિમાર્ગમાં જેટલા ચેલાઓને ઉછેર્યા છે કે પેદા કર્યા છે, ગોસ્વામી જેટલા ગુરુઓ છે એ લોકોની એ તાકાત નથી કે એટલા લોકોને પુષ્ટિમાર્ગ સમજાવી શકે. જે સંખ્યા આજે આપણી પાસે છે, તો માની લો કે વૈષ્ણવ પરિષદવાળા બરાડા પાડતા હોય કે ભાઈ 1 કરોડ વૈષ્ણવ છે, 2 કરોડ વૈષ્ણવ છે, એવરેજ કાઢો એની તમે પર ગોસ્વામી, તો એક ગોસ્વામી ઉપર કેટલા શિષ્ય પડે? માની લો એક કરોડ હોય તો પણ 250 ગોસ્વામી હોય તો એવરેજ કાઢો એની, 40,000 વૈષ્ણવો એક ગોસ્વામીને માથે પડે, તાકાત છે કોઈની એક ગોસ્વામીને કે 40,000ને નામથી ઓળખી શકે, એને યમનાષ્ટક મંગલાચરણનો પાઠ શીખવી શકે, એ ઘરમાં સેવા કરે છે કે નહીં એ જોવા જઈ શકે, એની કંઈ પણ તકલીફ હોય એની દૂર કરી શકે? અસંભવ. 40 હોય તો પણ ફેંફે થઈ જાય, 40,000ની તો વાત બહુ છેટી રહી ગઈ. તો એવા કામ શું કામ કરવા જોઈએ જેને આપણે જીવાડી ન શકીએ, ખવડાવી ન શકીએ, ભણાવી ન શકીએ, એટલા પેદા શા માટે કરવા જોઈએ? પેલી તો વાત એ છે. અને હજી પણ જો એ વસ્તુની અક્કલ ના આવે આપણને આજના જમાનામાં, જે ફેમિલી પ્લાનિંગનો આટલો બધો પ્રચાર છે ત્યારે, તો પછી હવે ક્યારે અક્કલ આવશે? અને એવી સ્થિતિમાં પછી તમે જોઈ તો એ જ રહ્યા છો કે એવો જે ઝોંપડપટ્ટીની અંદર જે પેદા થાય છે, કૂતરા બિલાડાની માફક કોઈ ઉકરડામાં ખાઈ રહ્યું છે, અને કોઈ હોટલના એટ્સ ખાઈ રહ્યું છે, કોઈ ભીખ માંગી રહ્યું છે, એ દય પુષ્ટિ માર્ગીની આ જ દશા છે. કોઈ કોઈક કથાકારના પાછળ ખાઈ રહ્યું છે, કોઈ કોઈક પરિવારના પાછળ ને નેતા પાછળ પડ્યું છે, કોઈ પાંડુરંગ શાસ્ત્રીને, કોઈ મુરારી બાપુને, કોઈ આસારામ બાપુને, કોઈ ફલાણાને, ઢીકણાને, કૂચડાને, અને કે બધા એમ છે કે મહાપ્રભુજી નામે ચેલા છીએ. અને જે મહાપ્રભુજીની મોટી મોટી લાંબી લાંબી ગાળો આપી આપીને નિંદા કરે છે એના પાછળ એ પ્રશંસક છે, ચાહક છે, અને કલાકો સુધી એમના વચનામૃતો સાંભળે છે. કઈ જાતની પ્રજાને પેદા કરી છે આપણે? કઈ જાતની બેવફા પ્રજાને પેદા કરી દીધી કે જેને આપણે એનો બાપ કોણ છે ઓળખાવી નથી શક્યા? આ એક કરુણતા છે, અને કરુણતાથી આપણને બચવું પડશે. આપણો બાપ કોણ છે જાણવું પડશે. આપણા નામ પાછળ એનું નામ જો લગાવી રહ્યા છીએ તો એની કોઈક વેલ્યુ છે, વેલ્યુને આપણને સમજવી પડશે. અને એનો સીધો સરળ ઉપાય એ છે કે મહાપ્રભુજીની વાણીથી આપણે રૂબરૂ થઈએ, અને મહાપ્રભુજીના વચનોથી મહાપ્રભુજીના માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ. તે દિવસે આપણે સમજી શકશું કે આપણો માર્ગ શું છે. એના વિના આપણને ગમે છે કે નથી ગમતો એનો પણ નિર્ણય નહીં કરી શકીએ. અત્યારે આપણને ખરેખર સ્થિતિ એવી છે કે જો જે જાતનો પુષ્ટિમાર્ગ અત્યારે ચાલી રહ્યો છે એને જો આપણે પુષ્ટિમાર્ગ માની રહ્યા છીએ, કોઈક દિવસ આપણે મહાપ્રભુજીના ગ્રંથો ખોલીને એને જોયા ને, તો યા તો આપણને ઓલા મુખિયાજીના દીકરાની માફક આત્મહત્યાનું મન થશે, અને કાં પછી આપણને જો અત્યારે ચાલી રહ્યું છે એ જ જો ગમી રહ્યું હોય અને એ જ સાચું લાગતું હોય તો મહાપ્રભુજીથી નફરત થઈ જશે કે આ આપણને મૂર્ખ બનાવે છે. આ દિવસ આવીને રહેશે. જો ભૂલે છો કે મહાપ્રભુજીના ગ્રંથ જોઈને ને એને સમજી ગયા કે માર્ગ શું છે, તો યા તો મહાપ્રભુજી ઉપર અવિશ્વાસ આવશે, અને યા તો આત્મહત્યાનું મન થશે કે આટલા વર્ષ સુધી આપણે આ બધું શું કર્યું. તો એ પરિસ્થિતિ ન આવે કોઈ પુષ્ટિમાર્ગીના જીવનમાં, એના માટે અત્યંત આવશ્યકતા એ વિષયની છે કે આપણે જાગ્યા ત્યારથી સવાર મહાપ્રભુજીની વાણીને આપણા નિત્ય જીવનમાં સ્થાન આપીએ, એનું અવલોકન કરીએ, અવગાહન કરીએ. થોડા સમય સુધી આપણે બધા કાર્યો બંધ કરી દઈએ, જે કોઈ પણ ધાર્મિકતાના નામે જે કંઈ પણ કરતા હોય ને એમાં વેકેશન પાડી દો થોડા સમય, 4-6 મહિના. એક વખત બધું મૂકીને એક વખત એ નક્કી કરી લો કે માર્ગ શું છે. 16 ગ્રંથ ખાલી એક વખત વાંચી જાઓ બસ. મહાપ્રભુજીના 16 ગ્રંથ બહુ નાનકડા છે, ટૂચકા ટૂચકા ગ્રંથો છે. કોઈ 4 શ્લોકનું, કોઈ 10, કોઈ 8, કોઈ 11, હાઈએસ્ટ 21-22 શ્લોકના ગ્રંથ છે. એક વખત એને તમે પાના ફેરવી જશો, અથવા જો મહાપ્રભુજી ઉપર તમને ભરોસો નથી અને મહાપ્રભુજીના સ્થાને આજે જે લોકો મહાપ્રભુજી બની બેઠા છે અમારા લોકો ઉપર તમને જો અતિ વિશ્વાસ છે, તો અમારી પણ હકીકત તમે લોકોએ સમજી જવી જોઈએ. કેમ કે મહાપ્રભુજીએ તો જે આજ્ઞા કરી એ આજ્ઞાને જીવી અંત સમય સુધી. એમાં ક્યારેય પણ એવું નહોતું બન્યું કે 1992માં મહાપ્રભુજી કંઈક એક વાક્ય કહેવું હોય અને 2000ની અંદર કંઈક બીજું વાક્ય મહાપ્રભુજી કહેતા હોય, અને જે કહેતા હોય એનાથી કંઈક ત્રીજું કંઈક કરતા હોય. આવી જાતની વિચારવાણીને વ્યવહારમાં કોઈ જાતનો વિરોધ મહાપ્રભુજીના ચરિત્રમાં જોવા નથી મળતો. જે કહ્યું છે કૃષ્ણ સેવા સદા કર્યા, મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા સદા કરી છે, અને મહાપ્રભુજીએ એક કૃષ્ણદાસ પણ પોતાનું પણ જાળવ્યું છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ કહીને તો એ કૃષ્ણદાસ રૂપતા મહાપ્રભુજીની સદા સર્વદા રહી છે, અને એ જ આદેશ પણ મહાપ્રભુજીએ આપણને આપ્યો છે. મહાપ્રભુજીએ ક્યારે એમ નથી કહ્યું કે મારી સેવા કરો, કૃષ્ણ સેવા સદા કાર્ય, આ જ મહાપ્રભુજીનો આદેશ છે. વલ્લભ સેવા પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી પ્રત્યે જે ગદ્દાર માણસો એ જ કરી શકે, કૃષ્ણ સેવા જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. પણ આજની સ્થિતિ એવી છે કે આપણે મહાપ્રભુજીને આપણો આદર્શ નથી માનતા, મહાપ્રભુજીને આપણે ગુરુ નથી માનતા. વેવલા વેળા કરનારા કેટલાક ગોસ્વામીના આસપાસના ચાર પાંચ એવા નમૂનાઓ છે, દલાલો છે, જે લોકોએ આધુનિક વ્યક્તિ છે એને મહાપ્રભુજી બનાવી બેઠા છે. આપ અમારા સામે બોલતા ચાલતા વલ્લભ છો, બોલતા ચાલતા ઠાકોરજી છો, આવી બધી બકવાસ વાતો કરી અને મહાપ્રભુજીથી વૈષ્ણવ સમાજને વિમુખ કર્યો છે. એ લોકોને એમ લાગે છે કે અમે કોઈનું કોઈના સામે ભલે બની રહીએ છીએ, સારા બની રહ્યા છીએ, એમના પ્રશંસા પાત્ર કૃપા પાત્ર બની રહ્યા છીએ, પણ એમણે માર્ગને અપૂર્ણીય ક્ષતિ પહોંચાડી છે. એટલે યદી મહાપ્રભુજી ઉપર આપણને ભરોસો નથી, અને આધુનિકને જ જો તમે પુષ્ટિ માર્ગીને મહાપ્રભુજી માની રહ્યા છો અને ગુરુ માની રહ્યા છો, તો એમના વિચારો વાણી અને વ્યવહારની એકરૂપતા છે કે નહીં એ વખત એક વખત જાંચી લેજો તમે. એટલે ષોડશ ગ્રંથ ઉપર તમને ભરોસો ન હોય તો એક પુસ્તક પ્રકાશિત આપણે અહીંયા થયું છે, કદાચ તમને હમણાં બધાને આપ્યું પણ હશે, ઓર કો સમજે સો સમજે હમકુ ઇતની સમજ ભલી. એ પુસ્તક તમે અચૂક મેળવી લેજો અને જીવનમાં એક વખત એ વાંચી લેજો. એમાં બધા આધુનિક વલ્લભો છે એમના વચનામૃતો છે. અહીંયા હોય તો મને જરા દેખાડો, બધાનું વિમોચન તો કરી દઈએ. એક એક પ્રતિ મને આપો. હા જો, આ એ પુસ્તક છે, હમકુ ઇતની સમજ ભલી. જીવનમાં એક વખત વાંચી લેજો આ, અને પછી તમે તમારી શુદ્ધ બુદ્ધિથી નિર્ણય કરજો કે સાચો પુષ્ટિ માર્ગ શું છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી, જેમના વચનામૃત છે એમને પૂછવા જશો ને તો તમને જૂતા ખાવા મળશે, એ વાત યાદ રાખજો. એટલે યા તો ક્રિકેટના પેડ હેલ્મેટ બધું પહેરીને જજો જાઓ તો, અને એક બીજો ઉપાય પણ છે કે 500 રૂપિયાની નોટ ધરીને પછી પૂછશો તો માર નહીં પડે તમને, એક બીજો ઉપાય એ પણ છે બચવાનો. તો એક વખત આ વાંચી લેજો તો તમને હકીકત સમજાઈ જશે કે પુષ્ટિ માર્ગ શું છે. અને અત્યારે જે ચાલી રહ્યું છે ને, જેના નામે તમારું જીવન વ્યર્થ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તમારી શક્તિ, તમારો સમય, તમારી સંપત્તિ, એનો જે દુર્વ્યય કરવામાં આવી રહ્યો છે, અથવા તમારી શ્રદ્ધાનું શોષણ કરવામાં આવી રહ્યું છે, એની હકીકતથી તમે વાકેફ થઈ જશો. તો સેવા માર્ગ માટે સેવાની દીક્ષા છે, પણ આજના સમયમાં સેવાના આદર્શ સ્વરૂપને સમજવું એ ગુરુ પાસેથી સમજવું શક્ય નહીં બને. કેમ કે મહાપ્રભુજી તો સેવા માર્ગ જ્યારે આપ આજ્ઞા કરી રહ્યા છે તો અડેલમાં ઘાસની ઝૂંપડી બનાવીને ને પોતાના ઘરમાં પોતાના ગુરુ ભેટના દ્રવ્યથી નવનીત ત્રીજીની સેવા કરીને ને દેખાડી છે કે આ સેવા છે ને આ સર્વસ્વ સમર્પણ છે. મહાપ્રભુજીને ગુરુ ભેટનું દ્રવ્ય પોતાના પાસે નથી રહ્યું, સંપત્તિ કાંઈ બચી નથી, ઠાકુરજીને ભોગ ધરવા માટે દ્રવ્ય નથી, ત્યારે મહાપ્રભુજીએ ઠાકુરજીની સોનાની કટોરી ગીરવે ધરી એનાથી ભંડારની સામગ્રી લાવીને ભોગ ધર્યો છે. પણ એ ઠાકુરજીના દ્રવ્યથી ભોગ આવ્યો એટલે મહાપ્રભુજીએ તે દિવસે પ્રસાદ નથી લીધો, એ યમુનાજીમાં પધરાવ્યો છે. કેમ કે દેવદ્રવ્યનો પ્રસાદ ખાવો, ઠાકુરજીને ભેટ ધરેલા દ્રવ્યનો બદલામાં મળતો પ્રસાદ લેવો, એ પાપ ખાવું છે, નરક છે. એનાથી મહાપ્રભુજી એ મહાપ્રસાદને યમુનાજીમાં પધરાવ્યો છે, ગાયોને ખવડાવ્યો છે. તો આ તો મહાપ્રભુજીનો આદર્શ છે. એક સામાન્ય વાત કહું તમને, ઔરંગઝેબ બહુ ભારતના માટે, હિન્દુ ધર્મ માટે બહુ ખરાબ સમ્રાટ થયો, પણ મુસલમાનના ધર્મમાં, કુરાનમાં હરામ અને હલાલ આનું બહુ મહત્વ છે. હરામનું ખાવું અને હલાલનું ખાવું. હરામનો અર્થ એ છે કે જે વ્યક્તિને કુરાને જે આજીવિકા બતાવી છે એ આજીવિકાનું દ્રવ્ય જો એ નથી કમાઈ રહ્યો તો એ હરામ છે, અને કુરાન એને જે આજીવિકા બતાવે છે એ આજીવિકાથી જો એ પોતે દ્રવ્ય કમાઈ રહ્યો છે અને એનાથી ખાઈ રહ્યો છે તો એ હલાલનું દ્રવ્ય છે. ઔરંગઝેબ ઘણો અત્યાચારી હતો, સનકી માણસ હતો અને હિન્દુસ્તાન માટે તો એકદમ એણે ભયંકર કૃત્યો કર્યા હતા. એ હિન્દુસ્તાનનો એક છત્ર સમ્રાટ હોવા છતાં પણ એનું જે રાજ ખજાનો છે એ ખજાના ઉપર એના સિવાય બીજા કોઈની એને શેશરમ હતી નહીં, કોઈની આજ્ઞા લેવાની જરૂર ન હતી. તેમ છતાં પણ એ પોતે પોતાનો રોટલો મજૂરી કરી અને કમાતો અને રાજ્યમાંથી એનો પૈસો લેતો મજૂરી તરીકે, કેમ કે હલાલ અને હરામમાં એટલો એ સંનિષ્ઠ હતો કે હરામનું ન લઈ શકાય. એમ મહાપ્રભુજી પણ એ જ કહી રહ્યા છે કે પુષ્ટિમાર્ગીએ યદિ ભગવત સેવા કરવાની છે તો એમાં હરામ નહીં ચાલે, એને જો પ્રસાદ લેવો છે તો એમાં હરામનું નહીં ચાલે. એણે પોતે આજીવિકા પોતાની વર્ણ અને આશ્રમ અનુસાર શાસ્ત્રે જે નિયત કરી છે, બ્રાહ્મણ માટે બ્રાહ્મણની, ક્ષત્રિય માટે ક્ષત્રિયની, ભીખ માંગીને પણ આજીવિકા પોતાના